ખસવાનો. અહીંથી કોઈ જગ્યાએ ખસવું હોય એ તો જે હોય ત્યાં જ રહે. શું થયું? પરિવર્તન ના થઈ શકે. એટલે પરિવર્તન પર કરાવનારું તત્વ છે. જયારે સ્થિતિ ગતિ સહાય ગુણ તત્વ છે. કેવું છે? ગતિમાં લઈ જાય ને. સમજે ને? આ ગતિમાં લઈ જનારું જો તત્વ હોય તો પછી ગતિ જ કર્યા કરે, ઉભું જ ના રહે. અહીંથી આપણા ઘરનો છાપરું ઉડ્યું પછી ઉભું જ ના રહે, તમે કઈ જાય. એટલે બીજું સ્થિતિ સહાયક તત્વ કેવું છે? આપડે બે હોય તો બેસી શકીએ છીએ ને. એ સ્થિતિ થાય એક તત્વ આધારે, અને પેલું ગતિ થાય એક તત્વ આધારે આપણે જઈએ. હવે આ શું તે ગિલોરી ની પૂંછડી કે પેલી જોયેલી નડિયા જોયેલી? કેટલી જગ્યાએ? બહુ જગ્યાએ જોઈએ ને. હવે એ પૂંછડી કપાય છે, જતી રહે છે, અને પૂછડી ને કઈ થાય છે ખરું? શું થાય છે? આવી એ વિજ્ઞાની શોધખોળ કરી કે આ શું છે? આની પાસે કે છે કે આ વેલી ગિરોળી તો જતી રહી. શું લાગે તને? ખબર આપડે પછી હા જીવ નીકળવા મળ્યો. એ જીવ નીકળવા મળ્યો. જીવ નીકળે છે કે તરફડે છે, નીકળે છે. જીવ ના કટકા ના થાય. જીવ જીવ કેવું છે? એને કટકા થઈ શકે નહીં, એના પીસી થઈ શકે નહીં. એ કપાઈ ગયું તર સંકોચે જાય ને. એટલે ગિલોડીમાં આખો સંકોચ જ થઈ જાય. એટલે તરત જીવમાં જીવ આખો ગિલોડીમાં રહી ગયો. અને આ જે કપાયું તે કુદાકૂદ કેમ કરે છે? અને કુદાકૂદ કરે છે બંધ કેમ થાય છે? કુદાકૂદ કરે છે તો બંધ કેમ થાય છે? શું કારણ છે? વટાધિકોથી તાર કે છે કે એ ગતિ સહાયક તત્વ છે. શું છે? મેં ગતિ સહાયક તત્વ ભર્યું ત્યાં ગતિ સહાયક તત્વ એને ઉછી રીચું કરે છે. એ ગતિ સહાયક તત્વ ખાલી થાય એટલે સીધી સહાયક એટલે પડી જાય. શું ખુલાસો જોઈએ ને? મેં હું માણસમાં બહુ વિચાર કરીને થાય કે આ સાલ જીવ નીકળે છે શું નીકળે છે? જયારે આ તત્વ સમજ્યો હું, એ તત્વ મારા પ્રકાશમાં આવ્યા સુરત ના છે ને, ત્યારે મને સમજાવ્યું. આપણે સમજે ને, છ તત્વ છે બે, આ બધા તત્વ ઇટરનલ છે. અને આજે દેખાય છે આપણને એ તત્વની અવસ્થાઓ છે. શું છે? અવસ્થા સમજો. આ પાણી હોય છે ને, તે પાણી ની અવસ્થા બદલાય, બરફ થઈ જાય કે ના થઈ જાય, અગર વરાદ થઈ જાય કે ના થાય ને. જો આ તત્વો ની અવસ્થાઓ છે તે બધી અવસ્થાઓ વિનાશી હોય. કેવી હોય અવસ્થા? કેવી હોય? વિનાશી. અને મૂળ સ્વરૂપે તત્વ સ્વરૂપે અવિનાશી હોય. મૂળ તત્વ સ્વરૂપે અવિનાશી હોય, અને જે અવસ્થાઓ એનાથી ઉભી થઈ તે વિનાશી હોય. આપણે આ ચંદ્ર હોય છે તે આપણા લોકો કહે છે કે ભાઈ આ ચોથનો ચંદ્ર, ચંદ્ર ચોથનો હોય છે કે ખરો? શીખબર ચંદ્ર ટુકડો થતો છે? ચંદ્ર તો આ કઈ એનો એજ છે. શું છે? એની અવસ્થાઓ બદલાય, ફેજી જ બદલાય છે. ધ ફેજીસ ઓફ ધી મૂન બદલાય, ચેન્જીસ. શું કહ્યું? એ જ આ અવસ્થાઓ બધી બદલાયા કરે છે. માં થાય, આમ થાય, તેમ થાય, ભટાય ભટાય ભટાય ભટાય. મય ભાવ ઉત્પન્ન થયા કરે છે, સદભાવ ઉત્પન્ન થાય. જો પાછળતા આખી જિંદગી કરી હોય તો પશુ એની મજા આવી, સદ્ધનતા કરી હોય તો મનુષ્યમાં આવે, અને સુપર હ્યુમન તરીકે રહ્યો હોય દેવગતિ મજા આવી. સુપર હ્યુમન કોનું નામ કહેવાય? કે જે પોતાનું સુખ બીજાને આપી દે. જો બારમાં એક દાડો કર્યું, કરી દો, દિવાળી દર્દ કરી દો, વાંધો છે? વાંધો ખરો? કે સો વાંગા નેમ ખતરો ગરમમાં કઈ ખરાબ થઈ જરા હતા ઓન ટ્રાયલ અને કહેવું લોકો ને ઓન ટ્રાયલ છે કે જે કઈ કાયમ ના છે દેવ બધા સંસાર તો ચલાવવાનો છે પાછું પણ ઇગોઇઝમ વગેરે ચલાવેલો સંસાર બહુ સુંદર હોય. આ તો ઇગોઇઝમ ડખો જ કર્યા કરે. કોઈ દાડો કંટાળી આવ્યો હોય અને કંટાળ્યો હોય બહાર અને ઓફિસમાં બોસ જોડે અને ઘેર આવીને ટેબલ પર પથાડા મારે એટલે હું અહીં જ ક્યાં પથાડ્યા બહાર મારે ક્યાં મારે સોનો કંટાળો ઘેર આવીને પથાડ મારે ને મારે અત્યારે સારામાં સારી કેરીઓ લાવ્યા હતી બગડે ઉઠું સારામાં સારી કેરીઓ લાવ્યા હંમેશા ક્લેશ કરીએ એટલે બધું ખાવા પીવાનું ગમે કરવું હોય ને એટલે હું તો તમને બધા વિનંતી કરું ભાઈ કોઈ દાડો ક્લેશ કરવાનો વખત ક્લેશ ના કરશો ક્લેશ જે દાડે કરશો તે દાડે ભગવાન ઘરમાંથી બિસ્તરા પોટલા લઈને ચડ્યા જશે ગમે તે નુકસાન થાય તે ક્લેશ ના કરશો બીજી કઈ શા નુકસાન થઈ જવા અને આપણે થોડો અહંકાર ને ગાળવો જોઈએ. તે તમે એમ જોડો કે હું મેં ડફડાવી અને એ ડફડાયેલી એ એમને એમ જતું નથી ગપ્પું નથી એ નોંધ રહે છે કે ગાતર ઢીલો થાય એટલે પછી આનો બદલો આપીશ. હું શું કેવા માં ધંધે પડી ક્યારે આપે હા જણ અત્યારે પગ પહોંચતા ને હોય ત્યારે કે અવાજ પેલું ગાતે ઢી ના થાય એટલે રાગે પાડી પછી રાગે પાડી એમ તો એને કદાચ પહેલેથી જ કહીએ કે મારે તમને નુકસાન કરવું નહીં તમે મને નુકસાન કરશો આપણે બીજું મેં તો હીરાબાને ઘેર કહી દીધું હતું કે હા તમારા રસોડા મારે હાથ કરવો નહીં અને મારા ધંધામાં તમારે પૂછવું નહીં કે મેં શું કર્યું શું નહીં શું હું એમના હાથ ગાળું તારે મને પૂછે કે તમે આ બધા પેલા ભાઈ રૂપિયા ધીર્યા છે આ લોકોને અને ધીરે એ પૂછે એટલે મારું મગજ જતું હોય કારણ કે બધું સ્વતંત્ર વિચારો માણસ એના કરતા આપણે એમનું એ ઠીક કરીએ ઠીક ડિવિઝન જુદું ને આ તો બધામાં હાથ ગાળે એક એક પ્રોફેસર હતો ને તેની વાઈફ મારી કહે છે આ તમારી જોડે ફરજ પણ આ પાછા નથી ને શું થયેલા છે રસોડામાં આવીને મરચાં ડબ્બો જોયો છે હવે ડબ્બો આ મરચા તો લાયા તો પંદર પણ કઈ જશે મરચો ખાઈ ગઈ કે છે આપણો પ્રોફેસ નડિયાનો અરે હોજી જાણું હા માણસ ને કઈ ભાન હોય મરચા કઈ ભાઈ ખાઈ જાય આપી દે આપી દે આપી દે બાર ને એમ ના આપે આ તો બધું હા મરચો જ કરે બીજું મર્યાદા રાખી છે ના રાખી છે ચોક્કસ આક્ષાવતી ચાલુ જય બોલી પડે તાર ભાભી જય આવ્યા છે હા દેખાય મને હા જો આ તો સરકસ મારી જોડે હો કશું હા હવા ભી કશું કરવાનું નહીં બધ મન કે દો ખોટે આપણે ઘેર ને ઘેર ને આ વેપાર માં ખોટે આપણે ઘેર ને ઘેર ને પછી મોડું બગડ્યા પછી કોઈ ને કિંચિત માટે બહાર વાર દુઃખ ના દેવાય તો ઘરના માણસ ને કેમ દુખાય અને સ્ત્રી શક્તિ તો જો આપણે કામ લેતો આવડે ને ભારે શક્તિ છે દેવી છે શું કામ લેતો આવડે તો ના લેતો આવડે તો શાસ્ત્રકારે કહ્યું કે રમા રમાડવી સહેલ છે, વિપરી મહા મુશ્કેલ છે. વિપરે તો ખુદ યાદગાર કરે, હું એવું જ વાત છે. વિપરે નહીં, ખાનદાન સ્ત્રીઓ છે આપણી તો. છ ગામ ખાનદાન નહીં, બધા ગામમાં ખાનદાન છે, પણ આપણે છ ગામ ખાનદાન ગણાતો નથી. આનંદ થી રહ્યો ને, અહીંયા આવ્યા નથી ને. અને મારા છોકરા દસ પંદર એક આયા છે, તેમ બ્રહ્મચર્ય વ્રત લીધું. છોકરા શા માટે બ્રહ્મચર્ય વ્રત લો છો તમે? તમે ત્યાં પહેડો ને, મને વાંધો નથી. આ મોક્ષ પહેડવા થી જતો રહેશે એવું નથી. આ બ્રહ્મચર્ય વ્રત લેવાની કઈ જરૂર મને નહીં લાગતી, તમને કેમ લાગે છે? મા બાપ નું સુખ જોયું કે છે, મા બાપ ની તો અમારા મા બાપ નું સુખ જોયું કે છે, લડતો હોય ને. આ પછી બાબો જોયા જ કરતો હોય, પછી નોંધ જ કરે ને કે આ પહેણવા જેવું કરે કે ના કરે? કેમ બોલતા કરે? ભાઈ કે છે કે કરે ખરા ના કરે? બેન કે છે કરે ના? નોંધ છોકરાઓ નોંધ ના પણ કરે કે છે? ના નોંધ કહે ના રે, એ તો મેં એકને કહી દીધું હતું. મારો ખાસ ફ્રેન્ડ હતો ને, તે મેં કહ્યું આ જો વાઇફ ને તું આટલી 40 વર્ષ ની વાઇફ થઈ આવે તો એમને દેખાડું છું. તે આ છોકરો જે છે ને, તે લાઈન બંધ છે, ત્રણ છોકરા તે બધા જોયા કે છે અત્યારે. એના પગ પહોંચતો નથી હે, પણ મનમાં નક્કી કરે મમ્મી તે બહુ પપ્પો જ ખરાબ છે. એવું ડિસાઈડ કરી લે, ન્યાયાધીશ એટલા ઊંચા હોય છે. અને પપ્પો જ ખરાબ છે, મોટો થવું યાર બહુ. એટલે પેલા મેં નાખ્યું હતું, હા હતા ચેતી સાચી. આ કારણ કે આ કૂતરામાં છે, તે કૂતરી જોડે કૂતરી ભરે ને, ત્યાં પેલા કુકરી એની જોડે ભરે, એટલે પેલો ડાઘ્યો નાહી જાય મેરે. એવું છે મારી મારી ચેતી સારું સારું આપણું ખરું ખરું. હું એમ નહીં કહેતો એને વાઇફ ને નહીં કરવું જોઈએ, એવું નહીં કહેતો. શું તારે મન લો કે છે? પણ એ તો ચડી દે છે, એને કુલા શેરી ચડી દે છે, એને કઈ મૂછાવે, એને મૂછાવે કઈ બોલે. એવું હતું છે, ખાનદાન શું કર્યું છે આ બધી? કઈ એવું નથી, આપડે જાણી ઘોડી પર બેસતા ના આવડે, પછી ઘોડી ખરાબ છે એવું એના જેવી વાત છે. ઘોડી પર બેસતા ના આવડે પછી કઈ ઘોડી ખરાબ છે એના જેવી વાત. અને સંસ્કાર જરા અવરા અવરા હોય તો આપણે એડજસ્ટ કરતા શીખવું જોઈએ એમની જોડે. શું હોય તે તો પાકે ઘેર ઉછેરેલા, આપણે બીજે ઘેર ઉછેરેલા, દરેકના સંસ્કારમાં ફેર હોય, પણ એડજસ્ટમેન્ટ લેવું જોઈએ આપણે. એડજસ્ટમેન્ટ લેતા ના આવડે શું કામનું? કઈ ટકરાવું એ કઈ લાઈન છે? મારો મિજાજ જ એવો છે કે ભાઈ વડે વગર ચાલતું નથી, તો પોલીસ વાળા વળી ના હોય ને અહીં કાંઈ. તાર તો નબરો ધડી બાયડી પર શું આપડે તો કહેવત રાખી છે. શું કહેવત છે? પોલીસ વાળા જોડે લઈ ને અહીં જ ખરું ખોટું. આપડે જો સુરવીરતા હોય પ્રેમ હોય ત્યાં ઝઘડો થાય. કપિલભાઈ એમ કે છે કે લોકો એવું કે છે કે જ્યાં પ્રેમ હોય ત્યાં ઝઘડો થાય. એ ઝઘડા કો પણ નથી કહેવાય, એ દીકરા નો હતો ને એ પોપટ મસ્તી કેવાય. એનો ઓછો જ હોય નહી ઝઘડો, એટલે અહંકાર ભગ્ન થવા માંડવા એ ઝઘડા નો ઝઘડો કઉ છું. પોપટ મસ્તી તો હોય જ્યાં, એ તો તમારે હંમેશા વિષય નો પ્રેમ હોય ત્યાં પોપટ મસ્તી હોય જ. એનો હોય ને પોપટ મસ્તી કરે પણ એમ વાગે નહીં જવાય. જે અહંકાર ભગને કઈ નાખે બૈરી ને અહંકાર તોડી નાખીએ બિચારી નો, એના બાપે કેટલો ખર્ચ કર્યો ભાઈ, અને આપડે એનો અહંકાર કેટલું બધું કારણ કે ઘીલે બાંધેલી છે. એટલે ને આપડે મેરી લાવો છે, મેરી પાસે પણ કરીને બંદૂક લઈને ફેરવે પાસે આ ખીલે બાંધેલી સમાજ ના આધારે ખીલે બાંધેલી છે. ખરે ની બિચારી સહન કરી લે એક અવતાર. એવું શા માટે આપડે અન્યાય હોવો જોઈએ? તમને કેમ લાગે છે? ગુનો કર્યો બીજા જોડે બહાર લઈ ને ખરું ગુનો લોકો કહે છે કે તમે સ્ત્રી હતા પકડા, એમાં એમ પ્રશ્ન નથી. હંમેશા તમે તમે એની ઉપર છે તે ખાલી હિટલરિઝમ કરો છો. શું કરું? પોતાના મનમાં આવે પડતું જે સ્ત્રી આપણે લાડવા જરેવી બધું બનાવીને આપે, મગજ મગજ ના કેવા ડગરા ખડા. હા હું ના છું ભાઈ, અને એના વગર સ્ત્રી વગર તો ઘરે જ પહેરી. આ આવડું મોટું ઘર છે, કેટલા સોફા છે, ને બધી ભાનગડ્યો છે, કેવું રસોડું છે, પણ આ બહેન સાથે સ્વ ભાઈ ના આવે. અને ભાઈ સુરેશ ની શી દશા થાય? ચાલો પાલો કેણે પડ્યો હોય, ચાલો પાલો કેણે પડ્યો હોય, તાળેલા કપડા પહેણે પડ્યા હોય, ચાલો પાલો કેણે પડ્યો હોય, ખાવા ચાલી કેણે પડ્યું હોય. આપણને સમજવું જોઈએ. રામચંદ્ર ના વંશો જ છે આપડે, શું કરું આપડે? રામચંદ્ર ના વંશ જ છે. રામચંદ્રજી એક જ રાખી હતી, આપડે થી આવું ના થાય. શું કે હોય તો પ્રેમ સારો કેવાય? એટલે હું તો કૃષ્ણ નો ભગત છું. અરે નહી નહી, એવા આટલું આવું નથી કર્યું. ખોટું ચિત્રેલું છે આપડે. કૃષ્ણ તો યોગેશ્વર હતા, ખોટું ચિત્રેલું છે. આ તો લોકો લાભ લેવા માટે કૃષ્ણ ને આ ખોટો ચિત્ર છે. કૃષ્ણ આવ્યા નંદ કૃષ્ણ લીલા ગાય તો લોકો લાભ ઉભા થાય. હા કૃષ્ણ ભગવાન તો એ તો યોગેશ્વર કૃષ્ણ છે. શું અત્યારે જો છે તો મારે વાતચીત અને હવે છે તે તીર્થંકર થવાના છે. એ દેવકીજી અને બળરામ તેને આખા બ્રહ્મા આખા બ્રહ્માંડ ની ઉપર એમનું તંત્ર ચાલે વાળું. શું કહ્યું? જો કે રાવણે થવાનો છે. રાવણે ના સમજે પડે. શું કહી દઉં? ફરીથી કહો. તીર્થંકર થવાના છે એ સમજાયું નહી કે આ તીર્થંકર એટલે શું? એમ તીર્થંકર એટલે બધા લોકો ધર્મ ત્યાંથી સ્વીકાર કરે, બધા ધર્મ વાળા. શું? બધા ધર્મ વાળા સ્વીકાર કરે. પ્રાર્થ નું તમને કઈ સમજાયું? પ્રાર્થ નું હા સમજ્યા છે. પ્રાર્થ પુરસાદ પુરસાદ તમારો ભાવ જે મેં થાય ને એ પુરસાદ. તમે કોકની જોડે ઝઘડો થઈ ગયો પણ મેં અંદર ભાવ કરો કે આ ખોટું કર્યું તો એ તમારું સાથે સુધર્યું, પુરસાદ સુધર્યો અને પ્રાર્થ બગડ્યું. શું કર્યું? ખરાબ બગડે તે તો આ બહુમાં આપણે એનું એડજસ્ટમેન્ટ થઈ જાય કે ભાઈ આ માસ ખરાબ છે એટલું છૂટી ગયા, આપણે અડજસ્ટ મળે થોડી વાર છૂટી ગયા. પણ પુરસાદ આવતો બહુ સરસ થઈ ગયો. એક માસ ઇન્કમટેક્સ ઓફિસર છે કે એની વાઈફ કે છે બહુ ચોખ્ખો માણસ, એની વાઈફ રોજ કે કરે કે આ બધા તમારી જોડે વાળા એ બંગલા બધ્યા અને તમે એકલા જ મોટા સાફ થઈને બેઠા છો, ત્યાં આપણે ભાડાના મકાનમાં રહેવું પડે છે અને માથે દેવું પોસાતા જવાનું છે. શું એટલે પેલા પાણી ચડ્યું કે વાત ખરી કે છે હારી, આ તો મેં ના લીધું તારે જ આવું થયું ને. એટલે પાણી ચડ્યું ને એક દાડો મનમાં નક્કી કર્યું આ લેવા જ. શું કર્યું માં બોલજો, આ પ્રહલાદ ને પુરસાદ નો ભેદ તમને જોઉં. એને નક્કી કર્યું આ લેવા જ. અને પછી ઓફિસમાં જઈને એક વેપારી આવ્યો હતો, 2000 ટેબલ મૂકી હજાર પેલો ટેબલ મૂકી આવ્યો અને ટેબલ માં મૂક્યા પછી મને મેં પછી નો થવા મળ્યો. ના તો જે ખાના આવ્યા છે ને તે ખાયા છે, બીજા બધું કામ નહીં આ બધાનું. બરોબર ને, પછીનો થવા મળ્યો એટલે વેરા વેરા એને પેલા પેલા કે પેલા બોલાવડાયો, લઈ લે માહિતી ના લેવાય. સમજો ને, અને એને જે નક્કી કરી દઉં કે લેવા જોઈએ, આમ પ્રાર્થના આધાર લેતો નથી. આ લેવા ના લેવામાં બાબત પ્રાર્થ ભોગી રહ્યો છે અને લેવા જોઈએ એ પુરસાદ મળી કરી રહ્યો છે. તે આવતા ભાવ એ લેશે તમે હવે ને, એટલે ભાવ બગાડ છે. અને એક માણસ છે તે ખૂબ લે છે અને મનમાં રોજ કંટાળે છે કે યાર આખું પૈસા લેવા જ ના જોઈએ, આપે સારું આ બધું બહુ ખોટું થઈ ગયું છે, બહુ ખોટું થઈ ગયું. એ આવતા ભાવ નહીં લે. શું કહ્યું? એટલે આ પુરસાદ મારે તમે સમજાય શું છે કહેવા માંગો છો? પુરસાદ એટલે તમારો ભાવ, શ્યામાં છો તમે અત્યારે. રૂપિયા 2 લાખ આપણે દેવું થઈ ગયું છે, 2 લાખ અપાતા નથી. તે ના અપાય એ પ્રાર્થ નાખેલ છે. પણ મહી તમે મનમાં નક્કી કરો કે મારે આવે ત્યારે આપવા જ છે, તો એ પુરસાદ કહેવાય. આવતો બહુ પુરસાદ થયો ને આ ભૂમિ અપાઈ જશે. આપણે આ ભૂમિ તમે ભાવ કરશો તો આ ભૂમિ મળશે. એટલે ભાવ કરવા જોઈએ સારા. સવારમાં મેં દરરોજ એ બોલવું જોઈએ કે 5 વખત કે બહાર નીકળતી વખતે કે આ જગતના કોઈ પણ જીવને ચિંતિત માત્ર મન વચન દુઃખ ન હોય એવું તમારે ભાવ નક્કી કરીને પછી નીકળવાનું. અને પછી જે દુઃખ થઈ જાય તેની જવાબદારી તમારી રહેતી નથી. એનો એનો એનું સાથે અભ્યાસ મળશે તમને. લોકો કહે આના ગાળો દીધી આ, પણ આવતા ભાવની જવાબદારી નથી રહેતી. આટલું જ જો બોલી નીકળતા વાંધો ખરો, એમાં એ બોલવા વાંધો ખરો. કોઈ પણ દેહદારી જે આત્મા ને કિંચિત માત્ર પણ મન વચન કયા થી દુઃખ રહો. પૈસા દેવા ગયા છે એને ગુનો ગણ્યો છે. ભેગા કરે છે એનો ગુનો નથી, પણ ભેગા કરીને પછી હજુ મનમાં ઈચ્છા કરે છે કેમ કરીને પૈસા વધારે ભેગા થાય, વધારે ભેગા થાય. ત્યારે ભગવાન શું કે છે? અરે અમારા કોટા છે, કોટા બધા હરખો છે, વધતો ઓછો છે અને પ્રમાણમાં એના કર્મના હિસાબે કોટા છે જ. તો તું તારો કોટાની વધારે કેમ માગણી કરું છું? એટલે ગુનો છે. શું છે? તારો કોટા ડિસાઇડ થયેલો વગર કામ નતું. હાય હાય કહે એ ગુનો કહેવાય. ત્યારે બીજાનો ઓછો કરવા માંગુ છું, એનો અર્થ એ જ થયો કે તું બીજાનો કોટા ઓછો થઈ જાય એની ભાવના એવી થઈ ને. ના જાય બહુ નહીં ઝીણી વાત છે. એમાં કશું વળે નહી, પુરસાદ તો સમજવા જઈ છે. આપણે જ્ઞાયક સુધારના થયા એટલે આમ જ્ઞાતા દર્શન એ છે. રામચંદ્ર મન કશું હેરાન કરવા આવ્યું નથી, એ કશું કરી શકે નહીં, એ જળ છે. અને ચેતન એમની ધૂળ ભરે ત્યારે વિકલ્પ ઉભા થાય, એટલે નિર્વિકલ્પ થયું. શું થયું? આ ચેતન ભરે નહીં ને, એમાં એકાકાર થાય ને, એટલે નિર્વિકલ્પ સ્થિતિ છે. એટલે મનના મનનો ખરાબ વિચાર આવે, વિચાર આવે આપણે છે, એમાં ભળો નહીં, ભરાતું નહીં. પણ પાછું મનમાં શું બોલે, મને આ વાત આ વિચાર એવું બોલો ને, તેને અસર થાય. એટલે આપણે આપણે સાથે મનના આપણે મન વશ થઈ ગયું, એટલે આપણે જોઈ શકીએ, વશ જ થઈ ગયું આપણે. જ્ઞાનથી જ મન વશ થાય, બીજું કોઈ રીતે મન વશ થાય એવું નથી. સમજો ને, એવી સ્થિતિ મજા આવજો. અને પાછા જ્ઞાનમાં બધું આવી ગયું છે. અને વ્યવસ્થિત નો અર્થ એવો કે આપણે આમાં વ્યવસ્થિત જ છે એવું વધારું ના બોલાય. વધારે ક્યારે બોલી પડે? અત્યારે ભાઈ ને ભાઈ વાળું હોય તો નહીં, તો આપણે શું બને છે જોયા કરવું. બને એ વ્યવસ્થિત આપણે એમ ના કહીએ કે તમે બંધ વાંખે ગાડીઓ ચલાવો વ્યવસ્થિત છે. આપણે કઈ ખુલ્લા વાંખે ગાડી વાંખે ચલાવો, સાવધાની પણ ચલાવો, પછી અથડાયું એ વ્યવસ્થિત. અગર કાકા મોડા છે એમ શેરજી ડાક્ટર કે બે બે દાડા છે, આપણે એવું મનાય નહીં. આપણે વ્યવસ્થિત છે પાછળથી આવીને ઠોકી જાય. આપણે વ્યવસ્થિત કાર ચલાવતા પાછળ પાછળ માસ્ક કેવી રીતે ચલાવો એને આપણે વિચાર કરવો પડે. જે પીધેલો હોય તો એ ઠોકી જાય આપણે. હા ચાલો ચલાવો અને સાવધાની પૂર્વક ચલાવો. આ ચાલો ને સાવધાની પૂર્વક ચલાવો, પછી અથડાયું. વ્યવસ્થિત નો કોઈ કરતા તમે નથી ને પેલો નથી. એ મેં જોયેલું છે, તમે કહું છું. હવે તમારે શું રહ્યું કે ભૂતકાળ તો ગયો, ભૂતકાળ ગયેલા ઉઠામે નહીં કોઈ. ભૂતકાળ ની ચિંતા આજે એ કરે ને, આ મૂર્ખા તેલ મૂર્ખા કરે ને, થઈ ગયા નહીં. જાય માણસ થઈ ગયા કેટલું મૂકી નાખ્યું? ઘણી પેલું જે થઈ ગયું છે તેને કેટલું મૂકી દેવાનું? કાપી ગયો થઈ ગયો. ખાલી હોય ને, કશું પણ આપડે લોકો શું કરે છે, વિરોધાભાસ કાઢવું છે અને એક્સટેન્શન આપે છે, અને કાઢવું છે ને એક બાજુ એક્સટેન્શન આપી રહ્યા, બરોબર સમજ નહીં પડવાથી આ ક્રોધ માન માયેલો છે ને ભાઈ સુરેશ, આ ક્રોધ માન માયેલો છે ને કાઢવા આખું જગત પ્રયત્ન કરે છે, પણ પછી શું કરે છે, ક્રોધ માન માયેલો ને કાઢવા પ્રયત્ન કરે છે બધું આખું જગતે, માથા ગુડે કર્યા કરે છે, પણ કોક ખીસે જોડે ગુસ્સે થઈ ગયો મહારાજ, ખુબ ગુસ્સે થઈ ગયો વધારે પડતો એકતા વાળી ધરી, એટલે પછી મનમાં સમજી જાય કે ખોટું થયું, સારું આ ન થવું જોઈએ એવું પોતે મનમાં સમજે, કે મહારાજ પોતે શું સમજે કે આ ખોટું થયું આવું ન થવું જોઈએ, પોતે સમજે, છતાં પછી ત્યાર પછી બીજો કોઈ ગાય પૂછે મહારાજ આવું બધું થતું છે આ અંગે, તમે જાણતા નથી છે જ એવું કરવાથી, અરે હું હમણાં તું કહેતો હતો બધું આ ખોટું થયું તું તારે મેં સમજુ છું, અને પછી મારે ઉપર લઉં છું તને સમજ ભાઈ, પછી કર્યું એને ઉપર લીધું પ્રાણો પેલે કહ્યું કે મહારાજ આવું થતું છે આટલું બધું આવું, અને તાકે કરવા જેવું જ છે જો બહુ ખરી કાઢ્યું, પોતે પોતે કયો સાઈન કરી નક્કી કર્યું કે ના ખોટું થયું એવું પોતે મનમાં સમજી જાય છે, શું હવે એને જે એમ કહ્યું એ કરવા જેવું જ છે, એ ક્રોધ ને જમાડ્યો અને પછી કાઢવા માંગે, અરે હું તમે જમાડ્યા શું કરે તારે, તાણે ભૂખ્યા રે તો જતા રહેવા છે, તાણે ભૂખ્યા રે ને તો એ લોકોને ખવડાવનારા બધા બહુ છે, પણ આ લોકો જમાડે તીડદારે બીડદારે ભાન જ નહીં રહે બે ભાન, પણ આમ સર સમજાયું શું કે સમજ પડી ગઈ, કોઈ ગોરી બાર કે છે માટે તમે અત્યારે ઓપન જ કરશો નહી, કારણ કે લોકોને તો જગત ના લોકોને સ્થિતિ એવું છે પેલેથી કે કઈ જ્યાં પણ કઈ પણ અજવાળું થયું કે તેની ઉપર પથરા રાખીને મારે ધૂળ ધાણ કરી દાબી દેવું, અંધારામાં ભોગવવા જોઈએ જગત, કેવું અંધારામાં ભોગવવા જોઈએ, હા લોકોને લાભ ઉઠાવવા છે અંધારાનો, એટલે મેં કહ્યું કે હા આપડે જો ગોરી વાગે ખરા કે નહીં છે લોકો, હું તો થોડા વસ્તી વધી ગયા પછી ગયું કે આ વસ્તી આ વધી ગઈ 50,000 માં થયો, હવે પછી તાર જેટી ગોરી ઉડાવી છે, પણ મારે આ જગત ને એક ફેરો નિયમિત થવું છે કે આ જગત નું સરસ સરસ જ્ઞાન પ્રતિ ફરી વળવું જોઈએ, ફરી વરવાનું છે છે, વહુએ વહુએ એમ કે મને સાસુ ખરાબ મળ્યા છે, અને ઘરના માણસે મને કે સાસુ ખરાબ મળ્યા છે, પણ કોઈ એમ તપાસ નહીં કરતી કયું લોકોને નહીં મળતી ને તને ક્યાંથી મળી અને શું કારણ છે આની પાસે, એ કોઈ તપાસ કરતું, કોઈ પણ વસ્તુ કોઈ કાર્ય હોય તે કોઝિસ સિવાય થાય નહીં,

ડાક્ટર નિમિત્ત હોય, કારણ ડાક્ટર ભાવ કર્યા કે મારે આ લોકો દુઃખ મટાડવું, અને પેલે એમ ભાવ કર્યા કે ડાક્ટર ની મદદ લેવી, તો ભેગું થઈ જાય નિમિત્ત. મને એક ડાક્ટર હતા તે નાગર, નાગર ડાક્ટર નામ શું, નાગર કિકાણી, દર પંદર દાડે જોવા આવે દવાખાના, મોટા દવાખાના મોટો ડાક્ટર ફિઝિશિયન, તે દર પંદર દાડે આ બધું જોઈ ને બધું જોઈ જાય બધું. તમે કોઈ ડાક્ટર કેમ તમે આટલું બધું એ કરો છો, ત્યાં અમારા દવાખાના માં નક્કી થયું છે કે દાદા વીઆઈપી છે, દાદા તપાસ કરવો પંદર પંદર, અમારા દવાખાના મોટો મોટા બધા ડોક્ટર નક્કી કરેલું છે, એટલે હું આવું છું પંદર પંદર. મેં કહું તમારી ફી બી ત્યાં, અમારી ફી ના લે, ફી લેવા માટે નથી, આ તમારી સેવા છે, તમને પંદર હજાર જુઓ એવી અમારી હેતુ છે. પછી એક દાદા નિરીભાઈ કે છે, દાદા ને કહો મારી ફી આપે, બરોબર ને, ત્યારે મને સારું લાગ્યું. મેં કહું આ સારું, માથા પર બોજો વધતો હતો અમને, ડાક્ટર આપણને ઉપકાર તો બહુ લાગે ને, લાગે ભારે લાગે ને બધો, ત્યારે મેં કહું સારું આ ફી માગી લે છે ને તો આપણે આપી દો. મેં નિર્ભય કહ્યું માગે તેથી ત્યારે વધારે આપી, પણ એમ ખુશ કરી દેજો. ડાક્ટર કહે છે આપવી પડશે, ત્યારે મેં કહું ભાઈ આવું કેમ કે છે, આ ફી તમે માગો તો આપવી પડશે, તમે જે માગશે આપીશ. કે છે કે તમારો હુકો સિગરેટ બધું મને આપી દો, કે તમારો હુકો સિગરેટ બીડી જે કઈ હોય તમાકુન અંગેનું એ બધું મને આપી દો. એટલે મેં તરત જ બોલ્યો, ધન્ય છે કે કાણી ડાક્ટર, ઘણા લોકો ને ત્યાં કલ્યાણ કર્યું, કારણ કે અમારે કઈ પીએ નથી, આ અમારે છોડાય નહીં, ફક્ત કારણ ડિસ્ચાર્જ અમારે છોડાય નહીં, કરતા પણ રહી ગયું ને, તમે સમજ પડી ને, કરતા પણ ઉડી ગયું, આ છોડનારો કોણ, બોધનારો નથી તો આગળ છોડનારો કોણ, એટલે એની મેરેજ છૂટી જાય તો જ કામનું, સમજ ને, તે ચા એની મેરેજ જતી રહી બિચારી. તાર મેં ચાને કહ્યું, ચા એની મેરેજ જતી રહી, તારે મેં ચાને કહ્યું 55 વર્ષની ફ્રેન્ડશીપ, અને તું કયા વગર ગઈ હું તને ફુલાર કરત ના કરવા દે ભાઈ, 55 વર્ષની ફ્રેન્ડશીપ ચા જોડે, એને જતી વખત ફુલાર ના કરવા દે, કરવા દે, પછી એ તો જતી રહી ગયા વગર, સમજ ભાઈ ને, પછી આ ઉકો એને મેળ જતો રહ્યો ને, તો આ તો આવી માગણી કરી પેલા, એટલે પછી ડાક્ટર ઘણા લોકોને તમે કલ્યાણ કર્યું, લોકોના મનમાં આ ઉકાળ લઈને પાછું પડતું હતું કે દાદા આટલા બધા જ્ઞાની હોય તો ઉકો કેમ પીવે છે, એટલે લોકો તો હવે મારી ઈચ્છા એવી નથી કે આ ઉકો હોય તો સારું, પણ લોકોને કઈ પુનકાતા પડતા તે ઉકો રહી લો. પછી કિકાળી કહ્યું, એટલે પછી મેં કહ્યું હવે આપડે તો ક્ષત્રિય કહેવાય, શું કહેવાય, ક્ષત્રિય ભલે પટેલ છે પણ આપડે રામ ની માફક ક્ષત્રિય કહેવાય, શું એટલે પ્રોમિસ, પ્રોમિસ આપ્યા પછી આપડે ફરીએ નહીં, આપડે પછી હોય નહીં, બીજું ના હોય, વન પ્રોમિસ પછી આપડે બીજું ના હોય, શું કહ્યું. એટલે પછી નિર્ગાન પૂછ્યા મને, દાદાજી કઈ તમને આ સિગરેટ બીડી નો વિચાર આવે છે, ના પ્રોમિસ કર્યું એટલે પછી આપ્યું, એટલે આપ્યું પછી વિચાર જ નહીં આવ્યો, પ્રોમિસ એટલે પ્રોમિસ આપેલું કેમ પછી એમ ભાઈ, નિમિત્ત છે બાકી, હા ફરી સાંભળ્યું નહીં, આ રીતે નિમિત્ત, ઈચ્છા તો નથી જ, ઈચ્છા ત્યારે આવીશ, આવીશ વધારે નહીં જોયેલું ને, આવીશ જ વધારે નહીં દીધેલું, પછી એનું આયુષ તૂટી ગયેલું, તું ખરાશ થવા આવ્યું હતું, આને નિમિત્ત બન્યો ડાક્ટર, તે ડાક્ટર નું બધું અક્રમ વિજ્ઞાન માં માસિક માં છપાયું. ડાક્ટર કે છે તમારું મારું કામ કરે, મારું છાપે બધું એ કરી દીધું, કે ધંધો વધી ગયો પછી તારો ધંધો વધી ગયો, દવાખાનું જોડા ચાલુ થઈ ગયો, એને સ્વતંત્ર પછી ધંધો કર્યો ડાક્ટર, એટલે કે મારો ધંધો ઉડતો બધે. કવિ એ પદ લખ્યું છે બે પાના નું, તે ઉક્કા પર, ઉક્કા ના ઉપર કવિરાજે પદ લખ્યું છે, તે કયા કયા મુક્તિ પદ માં, એ આપણે એક વેળા ગાઈશું દાદા. એ હુક્કા એને એકલા મને કહ્યું અત્યારે કે પ્રાર્થના પુરસાદ દે, મને બધો પૂરો પોઈન્ટ ટુ પોઈન્ટ. હજુ જેટલું જેટલું છે એટલું સંપૂર્ણ નહીં, પણ એનો પોઈન્ટ ટુ પોઈન્ટ એટલે અમુક હજુ પહોંચે એવું સમજી ગયું. શું કહ્યું?